સત્ય સંકલ્પ છે, સર્વસમર્થ છે. બ્રજમાં ભગવાને જેટલા અસુરોનો સંહાર કર્યો, એ અસુરોનો સંહાર શું ભગવાન પોતાના કોઈ વિભૂતિ કે કોઈ એવા શક્તિશાળી રાજાઓ દ્વારા કે એ રીતે ન કરાવી શક્યા હોય? જેમ આપણે જોઈએ છીએ કે જરાસંધ વગેરે અસુરો, દુર્યોધન, આવા બધા દ્રોણાચાર્ય મહાભારતના યુદ્ધમાં જેટલા પણ પાંડવ વગેરેના હાથે માર્યા ગયા હતા, એ બધા જ અસુરો કે અધર્મના પક્ષપાતી છે. એ લોકોનો ભગવાને સંહાર પાંડવો દ્વારા કરાવ્યો. ધાર્યું હોત તો જેમ બ્રજમાં આવા ટકુંજિયાઓ અસુરો હતા એને ભગવાને પોતે હણ્યા, એ રીતે એક જ ક્ષણમાં બધા અસુરો છે, કૌરવો છે, એનો શું નાશ ન કરી શક્યા હોત? જ્યારે સંદેશવાહક બની અને વિરાટ સભામાં પધાર્યા અને ભગવાનને બંદી બનાવવા માટે દુર્યોધને આદેશ આપ્યો, તે જ ક્ષણે મહાભારત પૂરી થઈ શકી હોત, પરંતુ ભગવાને એમ નથી કર્યું. ભગવાને કોઈક કોઈકના હાથે એમનો સંહાર કરાવવો છે એવો સંકલ્પ લીધેલો છે, એટલે એ લીલાને તરત બંધ નથી કરવી. પ્રભુને થોડું એ પિક્ચર લાંબુ ચલાવવું છે, એટલે જે ક્ષણમાં જે વસ્તુ થઈ શકતી હોત એ ન કરી અને પ્રભુએ લાંબો કોર્સ ત્યાં પકડ્યો છે. પણ બ્રજમાં ભગવાન એવું કરી શક્યા હોત, પણ પ્રભુએ ત્યાં પણ એ ક્ષુદ્ર કાર્યોને પણ સ્વયં કર્યા. એનું કારણ એ કે બ્રજમાં ભગવાનનું પ્રાકટ્ય અસુરના સંહારના મુખ્ય હેતુથી નથી થયું. જે ભક્તો છે એ ભક્તોને સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવવી એ ભગવાનના બ્રજમાં પ્રાકટ્યનો મુખ્ય હેતુ છે. એ કાર્ય તો પોતાના વૈકુંઠ ધામમાં બેઠા બેઠા એ વસ્તુ શક્ય નથી. ભક્ત જ્યાં છે ત્યાં પહોંચી અને ભક્તને એ ફલ પ્રાપ્ત કરાવવું છે, એટલે પ્રભુએ ત્યાં ન તો પોતાની કોઈ વેદ મર્યાદાનો ત્યાં આગળ કરી છે કે ન કોઈ પ્રવાહી સૃષ્ટિઓના માટે, જેમ પ્રભુ એક ઉપેક્ષા વૃત્તિ રાખે છે એવી ઉપેક્ષા વૃત્તિ રાખી છે. પ્રભુ સ્વયં પધાર્યા છે કે અહીંયા તો મારે જાતે જવું પડશે, અહીંયા વેદથી કામ નહીં ચાલે, અહીંયા મારા માત્ર સંકલ્પથી કામ નહીં ચાલે, અહીંયા હું સ્વયં પધારીશ. તો પુષ્ટિ સૃષ્ટિ જે છે એના સાથે પ્રભુનો લગાવ કેવલ મનથી કેવલ વાણીથી નહીં, પરંતુ મન વાણી અને કાયા પર્યંત છે. જેમ આપણે આપણો કોઈ અત્યંત અંતરંગ વ્યક્તિ છે, બીમાર છે અથવા એ પડી ગયો છે કે એનો એક્સિડન્ટ થઈ ગયો છે એવા સમાચાર મળે તો આપણે ફોનથી ખબર અંતર પૂછી નથી લેતા અથવા પત્ર લખીને એને શુભકામના સંદેશ મોકલી નથી આપતા, આપણે પોતે દોડીને એને જઈએ છીએ. પરંતુ જેના સાથે આપણો એટલો ઘનિષ્ઠ સંબંધ ન હોય, જેના સાથે આપણું મન એટલું ખેંચાયેલું ન હોય, તો પછી આપણે ગમે ત્યારે ફુરસદથી એમને ફોન કરી લઈએ કે એમના સગાવાલા છે એમને આશ્વાસન આપી દઈએ, એવો આપણો વ્યવહાર છે. પ્રભુનું પણ આ જાતનો વ્યવહાર પ્રવાહી મર્યાદા અને પુષ્ટિના સાથે છે. આ જે ભેદ છે એ કઈ જીવાત્મા પ્રત્યે પ્રભુનો કેટલો પ્રેમ ભાવ છે એના તારતમ્ય ઉપર અવલંબિત છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવે છે કે આસુરી સૃષ્ટિ સાથે પ્રભુનું તાદાત્મ્ય કાયા અને વાણીથી નથી, પરંતુ મર્યાદા સૃષ્ટિ સાથે પ્રભુ વાણીથી પણ જોડાયેલા છે. એટલે વચન નિષ્ઠા એ મર્યાદા સૃષ્ટિનો જે મુખ્ય સ્વભાવ છે એ વચન નિષ્ઠા પ્રભુ એના પ્રત્યે એ રીતે પ્રકટ કરે છે. સિદ્ધાંત એક કાયમ છે, યે યથામામ પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહં, જે મને જેવી રીતે ભજે છે તે રીતે હું એનું ભજન કરું છું. એટલે મર્યાદા સૃષ્ટિ છે એ વચનનિષ્ઠ થઈ રહી છે તો પ્રભુ એ વચન નિષ્ઠાથી એના સન્મુખ જઈ રહ્યા છે, અને પુષ્ટિ સૃષ્ટિ છે એ સર્વસ્વ સમર્પિત થઈ રહી છે, નિવેદિત થઈ રહી છે પ્રભુને, તો પ્રભુ પણ પોતે સર્વસ્વ નિવેદિત થઈ રહ્યા છે. એમાં પછી વચન માત્રથી કામ નથી ચલાવતા. એટલે આત્મનિવેદન જેમ પુષ્ટિજીવનું પ્રભુ પ્રત્યે છે, એ જ રીતે પ્રભુનું પણ પુષ્ટિજીવના પ્રત્યે આત્મનિવેદન થયેલું છે. નમે ભક્ત પ્રણશ્યતિ, ભક્તને છે હું નથી છોડતો, એનો નાશ કદી નથી થતો. તો આ જે સંબંધ છે એ વાતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિં કાયેન વચસા વેદ માર્ગમ અને મનસા પ્રવાહ. સ્પષ્ટ થયું? આ વાતને હવે આગળ તમે જોજો. અહીંયા શ્રી મહાપ્રભુજી હવે સર્ગની વ્યવસ્થા બતાવ્યા પછી ફલનું નિરૂપણ કરી રહ્યા છે. આ રીતે સર્ગનું નિરૂપણ કર્યું તે પછી મૂલે છાત ફલમ લોકે વેદોક્તમ વૈદિકે પી ચ કાયે નતુ ફલમ પુષ્ટૌ ભિન્ને છાતોપિ નૈકથા. આ એક ચોથો હેતુ શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે જે રીતે આસુરી સૃષ્ટિ, એનો દેહ, એનો જીવ, એની ક્રિયા એ ભિન્ન ભિન્ન છે, એની એનો સર્ગ પણ ભિન્ન ભિન્ન છે, એવી રીતે આ ત્રણેય સૃષ્ટિના ફલ પણ ભિન્ન ભિન્ન છે. ફલને સમજવા માટે અહીંયા થોડીક એની પૂર્વ ભૂમિકાના રૂપમાં એક વિચાર્ય વિષય અહીંયા છે, તમે એના ઉપર ધ્યાન આપજો કે મનુષ્ય ફલ કે સિદ્ધિ એનું નામ કંઈ પણ આપે. જેમ કોઈ એમ કે હું બીકોમ થઈ ગયો, કોઈ એમ કે હું બીએ થયો, કોઈ એમ કે હું બીએસસી થયા, કોઈ એને ગ્રેજ્યુએટ કે સ્નાતક થયો, કોઈ એને કે પાસ થયા, એમ નામ તમે કંઈ પણ આપો, પરંતુ એ જે કોઈ પણ નામની સિદ્ધિ એને પ્રાપ્ત થઈ હોય તે વખતે એ વ્યક્તિને જે આત્મસંતોષ કે પ્રાપ્તિનો જે સંતોષ પ્રાપ્ત થઈ રહ્યો છે એની જે માત્રા છે અથવા એનું જે સ્વરૂપ છે એ એક સમાન રહે છે. બીજું તમને દૃષ્ટાંત આપું કે કોઈ વ્યક્તિને તરસ લાગી છે, ત્રણ ચાર વ્યક્તિ છે, એક વ્યક્તિ એક ગ્લાસ પાણી પીએ છે, એક બે ગ્લાસ પીએ છે, એક ચાર ગ્લાસ પીએ છે અને આમ એમ કરે. હવે આ જે હાંસ એને થઈ છે એ ચાર ગ્લાસવાળાને પણ એટલી જ હાંસ છે અને એક ગ્લાસવાળાને પણ એટલી જ હાંસ છે. એ હાંસમાં કોઈ ફરક નથી. ભોજન કરીને માણસ ઓડકાર લે ત્યારે એ ઓડકાર છે, એમાં જે તૃપ્તિનો આનંદ છે, ઉદર તૃપ્તિનો, એ કોઈ 15 રોટલી ખાતો હોય તો પણ એને એટલો જ મળશે અને કોઈ 2 રોટલી ખાતો હશે તેને પણ ઓડકાર તો એક સરખો જ આવશે, જે તૃપ્તિનો ઓડકાર છે તે. એટલે પ્રાપ્ત થયું છે એની માત્રા શું છે એ એક વિષય છે વિચારનો, અને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એનાથી જે સંતોષ કે આનંદની અનુભૂતિ જે છે એ એક બીજો વિષય છે. નાના બાળકને આપણે કંઈ પણ તમે આપો, મિશ્રી આપો કે ફલફૂલ કંઈ પણ આપો, એનો હાથ આમ કરશો તો હાથ ભરાઈ જશે, ખોબો ભરાઈ ગયો એનો, એની અંદર કદાચ એક ફળ આવી શકે. આપણા જેવો મોટો હાથ હોય ને આમ આંગળા પોળા કરીને જો આપણે રાખીએ તો કદાચ 5-7 ફળ આવી જાય, પરંતુ ખોબો ભરીને આપ્યું આ શબ્દ કોમન છે. એ બાળકના માટે પણ ખોબો ભરાયો છે, આપણો પણ ખોબો ભરાયો છે, એમ ખોબો તો બંનેનો ભરાઈ રહ્યો છે અને એનાથી એને પ્રાપ્તિનો જે સંતોષ છે એ એટલો ને એટલો થાય છે. ઘણી વખતે હું જોઉં છું યાત્રામાં કે પહેલાં જે વખતે મુંબઈથી હું અપડાઉન કરતો હાલોલ વડોદરા એમ, ત્યારે 2 રૂપિયાની ચાય, ચાય ચાય ચાય ચાય ચાય ચાય કરે, ચાય ચાય કરતા હોય એ લોકો, વેચતા 2 રૂપિયા ચાય, 2 રૂપિયા ચાય, તે વખતે પણ ગ્લાસ આવતા અને લોકો પીતા ત્યારે દયા આવે આપણને, પીતા હોય જાય ત્યારે એક રીતે જોઈએ તો આ શું પીએ છે આ લોકો. પણ એ ગ્લાસ છે એ અત્યારે જ્યારે સફર કરીએ છીએ ત્યારે ઘટી એની સાઈઝ આટલી થઈ ગઈ છે તો ગ્લાસ જ, પહેલા આ સાઈઝ આવતી હતી હવે 2 રૂપિયા એના એ જ છે, પણ ગ્લાસની સાઈઝ ઓછી થતી જાય, ગ્લાસની જાડાઈ છે એ વધતી જાય. એટલે ગણીને જો તમે એમાં ચમચીથી ચાય નાખો ને તો 4-5 ચમચી એમાં માય નહીં, પણ 2 રૂપિયા કોમન છે અને ગ્લાસ છે એની સાઈઝ ઘટે છે એટલું જ મળી રહ્યો છે. માણસ એ જ સંતોષ માને, જેટલી ગરમ હોય એટલી વધારે ટાઈમ ચાલે. એટલે સંતોષ છે માણસને એ રીતે મળે કે કેટલી ગરમ છે અને કેટલી વાર ચાલી, અને ઠંડી હોય ને એક ઘૂંટડામાં પૂરી થાય તો 2 રૂપિયા નકામા ગયા એમ લાગે માણસને. તો મૂળ વાત એ છે કે મનુષ્યને સંતુષ્ટિ કેટલાથી મળી રહી છે, એ જેટલું પાત્ર હશે તે રીતે એને સંતુષ્ટિ પ્રાપ્ત થશે. હવે પાત્રતા છે એ ભગવાન દ્વારા નિયત છે, પાત્રતા ભગવાન દ્વારા નિયત થયેલી છે. એટલે એ જેમ આપણી હોજરી છે, એ ભોજન માટે આપણી હોજરીની સાઈઝ છે એ કુદરતી, એની કેટલીક સ્થિતિસ્થાપકતા જરૂર છે કે ક્યારેક કોઈ સારું જમણ હોય ત્યારે આપણે એને અમુક હદ સુધી વધારી શકીએ, પણ એ હદથી વધારે તો ન જ જઈ શકે કોઈ માણસ. એટલે પશુની જેમ બાલટી ભરીને પાણી ન પી શકે કે હાથીની જેમ કોઈ ભારાના ભારા ઘાસ ખાઈ શકે એવું આપણા માટે શક્ય નથી. એ સ્ટ્રેચેબલ જેટલી પણ છે એની પણ કોઈક સીમા આવીને રહે છે, પણ સંતોષ મનુષ્યને એની પોતાની હોજરી ભરાય તે રીતે એને પ્રાપ્ત થઈ જાય છે કે મારું હવે પેટ ભરાઈ ગયું, હવે હું નહીં ખાઈ શકું. આપો તો પણ પછી એને ઉલટી થઈ જાય જોઈને, એને ઉત્તમ વસ્તુ પણ એના પછી આપો તો એના માટે તૈયાર નથી. એમ સમજવાનું એ છે કે મનુષ્યને જે પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત થતા ફલનું નામ તમે કંઈ પણ આપો, પણ એનાથી એને જે સુખ મળી રહ્યું છે કે આનંદની અનુભૂતિ થઈ રહી છે એ દરેકના માટે એ આનંદ સમાન છે. હવે એ જુઓ આનંદ કયા જાતનું છે, એની જીવોના ભેદથી આનંદાનુભૂતિના 3 પ્રકારો શાસ્ત્ર સમજાવે છે. પુષ્ટિજીવને પણ આનંદ મળે છે એમ મર્યાદા, અને પ્રવાહી જીવને પણ આનંદની અનુભૂતિ થાય છે. જોવાનું એ છે કે એ આનંદાનુભૂતિ કયા કયા પ્રકારથી એને અનુભવાય છે. પ્રવાહી જીવથી શરૂ કરો. પ્રવાહી જીવને દયારામભાઈનું પદ છે, સાકર ખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે. સાકરખોર હોય, કોઈ પ્રાણી હશે જે સાકર ખાતું હશે, આપણે તો કીડા મકોડા થી બીજા આજે જાણતા નથી કોઈ સાકર ખાતું હોય. અને દયારામભાઈ એમ કે છે કે ગધેડાને જો એ સાકર પણ આપો તો એનું મૃત્યુ થઈ જાય. તો વસ્તુ ઉત્તમ છે કે અનુત્તમ એનાથી કોઈ સરોકાર નથી, મનુષ્યને સેવા આનંદ આવે છે એ જ મહત્વનો વિષય બની જાય છે. એટલે પ્રવાહી જીવ છે એને ઉત્તમમાં ઉત્તમ ફળ પણ જો એના સામે પ્રસ્તુત કરવામાં આવે તો પણ એને એના અંદર આનંદ નહીં આવે. આપણે ભેંસ, ડુક્કર, સુવર જેવા પ્રાણીઓ છે જે ગંદકી પ્રિય હોય, એમને બહુ સ્વચ્છ પાણીથી નવડાવીએ, સુંદર નિર્મલ સ્વિમિંગ પુલ કે વોટર પાર્ક જેવું પાણી સ્થાન ઉપલબ્ધ કરાવી દઈએ, અને એના અંદર એમને કહીએ કે ભાઈ નાહો, તમે અહીંયા શું કામ ગંદકીમાં પડ્યા છો, પણ બાજુમાં જો ગંદકીનો ખાડો હશે તો એ લોકો ટ્રાન્સપરન્ટ વોટર પાર્ક પુલમાંથી પણ ત્યાં કાદવમાં જઈને જ બેસશે, એમને અહીંયા રુચિ નહીં થાય. આનો શું ઉપાય? એ પૂંછડીથી પોતાની માખીઓ ઉડાડતા જશે, બધું કરતા હશે, પણ એ ગંદકી જ એમને પસંદ આવશે, સ્વચ્છ પાણી છે એમને પસંદ નહીં આવે જો ઓપ્શન ત્યાં અવેલેબલ હશે. તો પ્રવાહી જીવ છે એને સુખ મળે છે શેમાં? બે રીતે, યા તો વિષય ભોગમાં, અને કોઈક હદ સુધી એણે વિષયને ભોગવી લીધા છે તો એ વિષય પણ એને કંટાળો આપે છે, તો યા તો વિષયના ત્યાગમાં એનો આનંદ અનુભવે છે. એટલે આપણે નિંદાની દ્રષ્ટિથી નથી કહેતો, પણ એક દૃષ્ટાંત આપવા માટે કહું છું કે અત્યારે કેટલાક ઉદ્યોગપતિઓના એવા નામ સંભળાય છે કે જે લોકોએ પોતાના 50-60 વર્ષના ધંધાની અંદર ગણી ન શકાય એટલા પૈસા કમાવ્યા છે, અને દુનિયાની એવી કોઈ વિલાસિતા નથી, સુખભોગ નથી કે જે એમના પાસે ઉપલબ્ધ ન હોય અથવા એમણે એને ભોગવ્યા ન હોય. હવે એ લોકો પોતાના ધંધામાંથી રિટાયર્ડ થઈને પોતાની સંપત્તિને સાર્વજનિક લાભના કાર્યો માટે વાપરી રહ્યા છે અને એ કાર્ય માટે દુનિયાભરમાં ફરે છે. જેમ બિલ ગેટનું એક નામ તમને સાંભળ્યું હશે, તો એના વિષયમાં હવે અત્યારે એમ કહેવાય છે કે એણે પોતે નોકરી ધંધા બધા બંધ કરી દીધા છે અને એણે જે કમાયું છે એને સત્કાર્યમાં વાપરવા માટે એ પોતાનો સમય ફાળવે છે અને એમાં એને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. એ પોતાની આપણી દૃષ્ટિથી કદાચ એ આપણે એને અન્ય ધર્મી કહીશું, પરંતુ એ કદાચ પોતાએ કોઈ આ ધર્મમાં આસ્થા રાખતો પણ હોઈ શકે છે. એ રીતે હું નથી કહી રહ્યો, પણ એક દૃષ્ટાંત આપવા માટે કહી રહ્યો છું કે મનુષ્ય છે એની ભોગને ભોગવવાની પણ કોઈક એક સીમા છે. એ પ્રવાહી રીતે એ કેટલા પણ હદ સુધી ભોગને ભોગવી જાય, પણ પછીથી એમાં એને ભોગથી કંટાળો આવે છે અને જેને ભોગવી છે એના ત્યાગમાં પણ એનો સુખ મેળવવાનું શરૂ કરે છે. તો પ્રવાહી જીવ બંને રીતે આનંદ પ્રાપ્ત કરે છે, પણ બંને આનંદ એના હોય છે લૌકિક વિષયો સંબંધિત. યા તો એ વિષયના ભોગમાં એને આનંદ મળે છે, યા તો વિષયના ભોગના ત્યાગમાં એને આનંદ મળે છે. તો આ જે આનંદ છે એને, એ કયો આનંદ થયો એનો, એનું નામ આપણે આપીશું વિષય આનંદ. પ્રવાહી જીવોને ફલ જે મળે છે એ કયું છે? વિષય આનંદનું ફલ. હવે મર્યાદા જીવનું તમે જુઓ, પ્રવાહી જીવને સાક્ષાત ભગવાન પણ સન્મુખ પ્રગટ થઈ જશે ને, અથવા તો એને કોઈ એમ ઓફર કરે કે ભાઈ તને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય, તને આ દેવલોક પ્રાપ્ત થઈ જાય, હાથ જોડે ભાગશે ત્યાંથી કે નહીં, આ જે કેશો આપ તે તૈયાર, પણ આ નહીં. એના માટે એની તત્પરતા નથી, કેમ કે એનું જે વરણ છે એને એ વિષયો તરફ જતા અટકાવી રહ્યું છે. આવ્યું ને ખ્યાલમાં? તો આ વિષયાનંદ થયો. હવે મર્યાદા જીવના સંબંધમાં વિચાર કરો. મર્યાદા જીવ છે એનું મુખ્ય લક્ષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. કેમ કે મર્યાદા જીવ છે એ ભગવદ વચન નિષ્ઠાવાળો છે, એટલે શાસ્ત્ર નિષ્ઠાવાળો છે. શાસ્ત્રમાં જે કર્તવ્ય અને અકર્તવ્યના નિયમો, એટલે ધર્મ અને અધર્મના નિયમો બતાવ્યા છે, તે અનુસાર એ નિયમોને પાળવા, જે અધર્મ છે એને છોડવું, આ એની મુખ્ય જીવનની એક પદ્ધતિ છે. શાસ્ત્ર જે રીતે સંપત્તિ પ્રાપ્ત કરવાના ઉપાયો બતાવે છે, એ અર્થોપાર્જન દ્વારા, ઉપાય દ્વારા એણે સંપત્તિ કમાવવી, એને જે રીતે વાપરવાનું વિધાન કરે છે તે અનુસાર વાપરવાનું, એને જે રીતે ભોગવવાના નિયમો બતાવ્યા છે તે અનુસાર ભોગવવાના, અને આ પ્રમાણે જીવન જીવતા અંતે કોઈક એક મુક્તિ પ્રાપ્ત કરવી, આ મર્યાદા માર્ગી જીવની દૃષ્ટિ છે. ત્યાં ભગવાન પ્રત્યે એને અનાદર છે એવો વિષય નથી, પરંતુ ભગવાન કરતાં પણ ભગવાને કહેલા વચનોમાં એમને વધારે નિષ્ઠા છે. એટલે મર્યાદા માર્ગી જીવમાં એના બે મુખ્ય વર્ગીકરણ કરો. એક તો ત્રૈવર્ગિક, એટલે ધર્મ, અર્થ અને કામ, આ ત્રણ પુરુષાર્થોમાં જ જેને આનંદ પ્રાપ્ત થાય. અર્થ જે પ્રાપ્ત થયું છે એનાથી ધર્માચરણ કરે, અને ધર્માચરણ કરતાં કરતાં એ અર્થનો